શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 57મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, અલ્પ સંધ્યા સમય પસાર થયો હોય ને તારામંડળ કંઈક ઉદય પામ્યું હોય, એ કાળ સર્વ કાર્યના અર્થને સિદ્ધ કરી આપનારો વિજય નામનો કાળ કહેલો છે. નવમી કે દશમી તિથિની તે કાળમાં વ્યાપ્તિ હોય કે ન હોય, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનના સેવકોએ એ વિજયોત્સવ નવમીના વેધવાળી દશમી તિથિએ જ કરવો, કારણ કે આસો સુદ દશમીની તિથિએ શ્રવણ નક્ષત્રમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ કિષ્કિંધાપુરીથી રાવણ વિજય માટે પ્રયાણ કર્યું હતું. તેથી મનુષ્યોએ તે દિવસે વિજયકાળમાં શ્રવણ નક્ષત્રના સમયે પોતાના ગામની સીમાનું ઉલ્લંઘન કરવું, એ દિવસે ભગવાનને રાજાધિરાજના વસ્ત્રો ધારણ કરાવવા, સુગંધિમાન પુષ્પોના હાર અને તોરા ધારણ કરાવવા, સુંદર ચંદન ચર્ચવું, દૂધપાક અને ઠોર આદિ પકવાનોનું વિશેષપણે નૈવેદ્ય ધરવું, સાયંકાળે અતિશય શુદ્ધ જગ્યાએ ઉગાડેલા યવના અંકુરોને તોરાની પેઠે મસ્તક પર ધારણ કરાવવા, ગીતવાજિંત્રોના મધુર ધ્વનિની સાથે ભક્તિભાવપૂર્વક મોટો ઉત્સવ કરવો. આ ઉત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનના વિજયપદ્યોનું ગાન કરાવવું. હે પુત્રો, આ સોમાસમાં પૂર્ણ ચંદ્રોદયવાળી પૂર્ણિમા તિથિથી આરંભીને નંદનંદન શ્રીકૃષ્ણ ભગવાને રાધિકા આદિક ગોપીઓની સાથે રાસલીલા કરી છે. તેથી હે પુત્રો, પૂર્ણ ચંદ્રના પ્રકાશવાળી તે પૂર્ણિમાની રાત્રિમાં ભગવાનના ભક્તોએ સર્વ પ્રકારે ઉત્સવ ઉજવવો, રાસોત્સવ રાકામાં કરવો, પરંતુ અનુમતિમાં કરવો નહીં એવી મર્યાદા ઉદ્ધવ સ્વામી શ્રી રામાનંદ સ્વામીએ કરેલી છે. ચંદ્ર ઉદય સમયે પૂર્ણ કળાથી ખીલ્યો હોય એવી પૂર્ણિમાની તિથિને રાકા કહેવાય છે, અને જ્યારે ચંદ્રોદય સમયે પડવો બેસી ગયો હોય તો એક કલાહીન ચંદ્ર હોવાથી તેને અનુમતિ નામની પૂર્ણિમા કહેલી છે. આ રાસોત્સવમાં ગોપીઓની સાથે રાધિકાજીની મૂર્તિને શણગારોથી અતિશય શોભાવવી. જો રાધિકાજીની મૂર્તિ શ્રીકૃષ્ણ ભગવાનની સમીપે ન હોય તો હું કહું એ વિકલ્પ પસંદ કરવો કે રાધિકાજી અને ગોપીઓનું લક્ષ્મીજીની મૂર્તિમાં આહ્વાન કરી પૂજા કરનાર ભક્તજને લક્ષ્મીજીને મહાશણગાર ધારણ કરાવવા, ઉપરની ઓઢણી અને અંદરનો ચણિયો કસુંબલ ધારણ કરાવવો ને પીળા વર્ણની ચોળી ધારણ કરાવવી, ભાલમાં કુમકુમ પત્રિકાની રચના ધરાવવી. તે સમયે પૂજારીએ શ્રીકૃષ્ણ ભગવાનને બહુમૂલ્યવાળું પીતાંબર ધારણ કરાવવું, તેમજ અનેક પ્રકારના રત્નો જડિત મુગટ અને કુંડળો ધારણ કરાવવા, બંને હાથમાં રત્નજડિત મોરલી ધારણ કરાવવી અને નૈવેદ્યમાં બરફી અને પેંડા ધરાવવા. હે પુત્રો, સુગંધિમાન પુષ્પવાસિત અત્તર તેલથી અને ગુલાબજળથી રુક્મિણી પતિ ભગવાનના વસ્ત્રો અને મંદિરને સુવાસિત કરવું. રાત્રિના સમયે ચંદ્રશાળા અર્થાત અગાસી ઉપર સ્થાપન કરેલા બાજોઠ પર બાલકૃષ્ણને પધરાવી પૂજારીએ ગીતવાજિંત્રોએ સહિત પૂજન કરવું. નૈવેદ્યમાં ભક્તે નવીન ડાંગરના પૌવા અને શર્કરા મિશ્રિત દૂધ બાલશ્રી કૃષ્ણને નિવેદિત કરવું, બાકીનો વિધિ પૂર્વવત જાણવો. પછી રાસ રમતા શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનમાં રાત્રિને વિશે ગોપીઓની સાથે રાસક્રીડા કરી છે તેના પદોનું ગાન કરવું. હે પુત્રો, આસોવદ ધનતેરસની તિથિએ લક્ષ્મીપતિ ભગવાનના અલંકારોનું યથાયોગ્ય માર્જન કરી સ્વચ્છ કરવા, પૂજાના ઉપકરણો પાત્રો આદિ પણ માર્જન કરી સ્વચ્છ કરવા. આ ઉત્સવ સૂર્યોદય વ્યાપીની તેરસના દિવસે જ કરવો. જો તેરસનો ક્ષય હોય તો 12મી તિથિએ કરવો. આ ઉત્સવમાં લીંપણ, પ્રક્ષાલન અને જળના છંટકાવથી સર્વ મંદિરની શુદ્ધિ કરવી. શ્રીકૃષ્ણ ભગવાનને કુમકુમથી સુશોભિત તિલક ધારણ કરાવવું. સુવર્ણના તારવાળો લાંબો પટકો મસ્તક પર બંધાવવો, તેમજ પીળા કે લાલ રંગની સાડી અને કસુંબલ રંગની ચોળી લક્ષ્મીજીને ધારણ કરાવવી. ભગવાનને નૈવેદ્યમાં જલેબી અને કોમળ ખાજા ધરાવવા. આ ઉત્સવમાં આટલી વિશેષતા છે, બાકી વિધિ પૂર્વની પેઠે સરખો છે. હે પુત્રો, એ જ ધનતેરસથી આરંભીને ભગવાનના વહાલા ભક્તજનો દીપોત્સવના પદોનું ગાન કરે, તેમજ 3 દિવસ 13, 14 અને અમાવાસ્યા સુધી મંદિરમાં દીપમાળા પૂરી મંદિરને જગમગાવવું. આસોવદ 14મી તિથિ જે ચંદ્રોદય સમયની હોય, તે જ 14 લક્ષ્મીજીએ સહિત ભગવાનના અભ્યંગ સ્નાન માટે ગ્રહણ કરવી. આ 14ના દિવસે પૂજારીએ શ્રીકૃષ્ણ ભગવાન અને લક્ષ્મીજીને સુગંધિમાન અત્તર તેલથી અભ્યંગ સ્નાન કરાવી ગરમ જળથી સ્નાન કરાવવું. તે દિવસે સર્વે વસ્ત્રો લાલ ધારણ કરાવવા ને ફૂલવડી, ભજીયા, વડા અને માલપુવાનું નૈવેદ્ય ધરાવવું. આ ઉત્સવમાં પૂજારીએ આરતીનો વિધિ બહુ દિવેટો પ્રગટાવીને વિશેષપણે કરવો. આટલો વિશેષ વિધિ છે, બાકી સર્વસામાન્ય પૂર્વવત જાણવો. હે પુત્રો, 14ના દિવસે તેલ, સિંદૂર, આંકડાના પુષ્પની માળા, અડદના વડા અને શેકેલા ચણા આદિથી હનુમાનજીની મોટી પૂજા કરવી. આ પ્રમાણે વાયુપુરાણમાં કહેલું છે, હનુમાનજીના પૂજનમાં આ ભૂત 14 સંગવકાળે વ્યાપ્તિ હોય તે જ ગ્રહણ કરવી. 13 અને 14 બંને દિવસે સંગવકાળે જો ચતુર્દશી વ્યાપ્તિ હોય કે ન વ્યાપ્તિ હોય, છતાં બહુકાળ વ્યાપ્તિ આગળની 13ની 14 જ પૂજામાં ગ્રહણ કરવી. થોડો સમય વ્યાપ્તિ હોવાથી પછીની 14 ગ્રહણ કરવી નહીં. હે પુત્રો, આસો માસની અમાવાસ્યા દીપદાનમાં અને લક્ષ્મી પૂજનમાં પણ પ્રદોષ સમય પર્યંત સાયંકાળ સુધી વ્યાપ્તિ હોય તે ગ્રહણ કરવી. તે અમાવાસ્યા જો 14ના વેધવાળી હોય તો દીપદાન અને લક્ષ્મી પૂજનમાં શુભ મનાયેલી છે. અહીં એવો ભાવ છે કે બીજે દિવસે અમાવાસ્યા સૂર્યાસ્ત સુધી વ્યાપ્તિ હોય તો તે જ ગ્રહણ કરવી, ને પૂર્વના 14ના દિવસે સાયંકાળે જો અમાવાસ્યા વ્યાપ્તિ હોય તો પૂર્વના દિવસની ગ્રહણ કરવી. જો બંને દિવસે સાયંકાળે 14 વ્યાપ્તિ હોય તો બીજા દિવસવાળી ગ્રહણ કરવી, અને જો બંને દિવસે સૂર્યાસ્ત સમયે અમાસ વ્યાપ્તિ ન હોય તો આગળના 14ના દિવસે જ સાયંકાળે દીપદાન અને લક્ષ્મી પૂજન કરવું. એ અમાવાસ્યાના દિવસે પૂજા કરનારા ભક્તોએ ભગવાનને મહા અમૂલ્ય આભૂષણો તથા સૂક્ષ્મ અને મનોહર એવા વસ્ત્રો ધારણ કરાવવા. વળી પૂજારીએ સાયંકાળે રૂક્મિણી નામના લક્ષ્મીજીનું પૂજન કરવું. જો લક્ષ્મીજીની પ્રતિમા ન હોય તો રાધાજીમાં તેમનું આહ્વાન કરી સુશોભિત ઉપચારોથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવું. જો રાધાજીની પણ પ્રતિમા ન હોય તો સુવર્ણની લક્ષ્મીજીની મૂર્તિ તૈયાર કરાવવી અથવા સુવર્ણમાં કલ્પવી. લક્ષ્મીજીની મૂર્તિ ચતુર્ભુજ અને કમળના આસન ઉપર વિરાજમાન કરવી. ચતુર્ભુજ લક્ષ્મીજીની મૂર્તિ માત્ર અલગથી લક્ષ્મી પૂજન કરવું હોય ત્યારે જ ગ્રહણ કરવી, પરંતુ ભગવાનની સમીપે રહેલા લક્ષ્મીજી હંમેશા દ્વિભુજવાળા જ કરવા. ચતુર્ભુજ લક્ષ્મી પૂજનની મૂર્તિમાં જમણા ઉપરના હાથમાં લાંબી નાળવાળું કમળનું પુષ્પ ધારણ કરાવવું, ઉપરના ડાબા હાથમાં અમૃત કળશ ધારણ કરાવવો અને નીચેના બંને હાથમાં શ્રીફળ અને શંખ ધારણ કરાવવો, અને લક્ષ્મીજીના બંને પડખે ઘીથી ભરેલા સુંઢમાં કળશ ધારી રહેલા હાથી બનાવવા. લક્ષ્મીજીના મસ્તક ઉપર મનોહર કમળ કરવું. હે પુત્રો, પછી ચાર કેળના સ્તંભથી તૈયાર કરેલા સુશોભિત મંડપમાં રચેલા સર્વતોભદ્ર મંડળને મધ્યે લક્ષ્મીજીનું લક્ષ્મી સૂક્ત મંત્રો વડે પૂજન કરવું. મંડપની અંદર, બહાર અને ચારે બાજુ પોતાની શક્તિ પ્રમાણે દીવાઓની પંક્તિ કરવી અને અલંકારો તથા મહાવસ્ત્રો અર્પણ કરવા. જો લક્ષ્મીજી ભગવાનની સમીપે હોય તો લાલ વસ્ત્રો ધારણ કરાવવા, ને ભગવાનથી જુદા વિરાજમાન હોય તો નવીન શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. તેમના ભાલમાં અતિશય શોભાયમાન કુમકુમનો ગોળ ચાંદલો કરવો. તે ગોળ કુમકુમના ચાંદલાની મધ્યે શ્વેત સૂક્ષ્મ અને અખંડિત ચોખા ચોડવા. સુગંધિમાન પુષ્પોના હાર તથા પુષ્પોના બાજુબંધ, કડા, કમળ ફૂલ, ધૂપ અને ઘીનો દીપ અર્પણ કરી પૂજન કરવું. નૈવેદ્યમાં જલેબી, સુતરફેણી, ઘેબર, રેવડી, પતાસા, બરફી, પેંડા, સાકરનો રસ પાયેલા ઇલાયચી દાણા, સાકરિયા ચણા ને ભાત વગેરે ભોજનમાં ભાવપૂર્વક અર્પણ કરવા. પછી પાનબીડું અર્પણ કરી મહા આરતી ઉતારવી, ને પૂજાના સમયે લક્ષ્મી પૂજનના પદો ગૌરાવવા. હે પુત્રો, આ પ્રમાણે આસો માસમાં જે શ્રી વિષ્ણુ ભગવાનના ઉત્સવો આવે છે તે તમને કહ્યા. હવે કાર્તિક માસમાં જે ઉત્સવો આવે છે તે અવશ્ય ઉજવવા યોગ્ય ઉત્સવોનો વિધિ હું તમને કહું છું, તેને તમે સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રી હરિએ આસો માસના ઉત્સવોનું નિરૂપણ કર્યું. એ નામે 57મો અધ્યાય પૂર્ણ થયો.